હવે ધીમે ધીમે કેવી રીતે આ બધા ચિંતા બધા થતી નથી, ચિંતા તો થાય જ ને, નહીં કેમ થાય, થાય જ ચિંતાનું ફળ શું, મારી ભગવાન શું કહ્યું જાણો છો? અહીં ચિંતા કરે તેનું શું ફળ આવે, મારી ભગવાન શું કહ્યું છે જાણો છો? આપની અને હું જ્ઞાન મેળવું એટલું, મેં તો કઈ બહુ અભ્યાસ નથી કરેલો. હા, પણ મહાવીર ભગવાને કહ્યું છે કે ચિંતા જે કરશે એ મોટા મોટો અહંકારી છે, કે છે શું કે છે, મોટા મોટા હું પોતે ચલાવું છું એવું ભાન જેને હોય એને ચિંતા થાય, કે છે, તમે સમજ પડે ને? હા, એટલે તમે મોટા મોટા અહંકારી ગણાવો, દરેક જગત આખું જે ચિંતા કરશે એ અહંકાર છોડવો છે. અહંકાર છે એ છોડવો છે, હવે એકદમ તો ન છૂટે, પણ ધીમે ધીમે કેવી રીતે આપણે ઓછો કરીએ કે જેથી અહંકાર નીકળી જાય. બરોબર. એટલે આ ચિંતા કરવાથી ફળ શું મળે, કે જાનવર પણ મનુષ્ય પણ જાય અને જાનવર પણ પશુ પશુ ધર્મ આવે. એટલે ચિંતા તો કરવી જ ના જોઈએ કોઈ પણ. એટલે એ જ હવે ઘટાડવી છે અને ધીમે ધીમે કાઢી નાખવાની છે એ ચિંતા જે છે, અહમપણું છે. આ તમારે હારું કઈ ચિંતા ચિંતા છે, એક જાણવાનું ફળ ના આવે, જાણીએ સારી તમારે એક પેલું કહેવાનું કે નિરાતે મળ્યા છે સારું, એટલે કહ્યું પછી જે બન્યું એ સાચું છે, કેવું ખરું. વખતે પૂછું છું આ જાડી હોખડ નો બંધારો હોય તો જ એ જોડે રહી શકે, નહીં તો રહેવાય જ નહીં ને, ગમે તો માથાકૂટ કરી તો ના રહેવાય. મારે રહેવું તો નહીં રહેવાનું, આવું પછી પછી ચાલે નહીં, આટલી ચાલે નહીં, હિસાબ બંધાયા હોય તો જ જગ્યા રહેવાય, રહેવાય ને. એક કલાક મારે ભેગો થાય તો બહુ મોટા, એમાં એવી ખરું દાદા, જેટલું હિસાબ મળશે એટલું જ રહેવાશે, જેટલા કલાક જેટલા દિવસ હશે એટલા દિવસ જ રહેવાશે, એક મિનિટ ફેર ના થાય, એક મિનિટ ફેર ના થાય. ધર્મ સંબંધ તૂટી જાય ખરો, કે છે ના તૂટે, ધર્મ સંબંધ તૂટે નહી, ધર્મ સંબંધ તો તૂટે નહીં, ધર્મ સંબંધ એટલે આ જગત ના ધર્મ સંબંધ તો તૂટી જાય, આ સંબંધ ના તૂટે, આ સંબંધ તૂટે ને. મારે તો કોઈ જોડે સંબંધ નહીં તૂટ્યો, સંબંધ નહીં તૂટ્યો, કોઈ જોડે.